श्री पद्म पुराण उत्तरखंड अध्याय 24। आसो मासनी इंदिरा ने पापाकुशा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछू, हे मधुसूदन, कृपा करीने मने जणावो कि आसो मासना कृष्ण पक्ष में कई एकादशी होय छे। भगवान श्री कृष्ण बोलिया, हे राजन, आसो मासना कृष्ण पक्षमां इंदिरा नामे एकादशी होय छे। तेना व्रतना प्रभावथी मोटा मोटा पाप नाश पामे छे। नीच योनिमां पड़ेला पितरोने पण आ एकादशी सदगति आपनारी छे। हे राजन, पूर्वकाळनी वात छे, सतयुगमां इंद्रसेन नामे विख्यात राजकुमार हता, जे आजनी माहिष्मतीपुरीना राजा બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા। તેમનો યશ સર્વત્ર વિસ્તાર પામ્યો હતો। રાજા ઇન્દ્રસેને ભગવાનની ભક્તિમાં તત્પર થઈને ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા રહીને સમય વ્યતીત કરતા હતા અને અધ્યાત્મ ચિંતનમાં સંલગ્ન રહેતા હતા। એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા। દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા। તેમને જોઈને રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક તેમનું પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા। ત્યાર પછી તેઓ આ પ્રમાણે બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તમારી કૃપાથી હું સર્વ રીતે કુશળ છું। આજે તમારા દર્શનથી મારી સંપૂર્ણ યજ્ઞ ક્રિયાઓ સફળ થઈ ગઈ। હે દેવર્ષે, પોતાના આગમનનું કારણ જણાવવાની કૃપા કરો। નારદજીએ કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, સાંભળો, મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેનારી છે। હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો। ત્યાં એક શ્રેષ્ઠ આસન પર બેઠો અને યમરાજાએ મારી ભક્તિપૂર્વક પૂજા કરી। તે સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા। તેઓ વ્રતભંગના દોષના કારણે ત્યાં આવ્યા હતા। હે રાજન, તેમણે તમારા માટે એક સંદેશ આપ્યો છે, તે સાંભળો। તેમણે કહ્યું છે, બેટા, મને ઇન્દિરાના વ્રતનું પુણ્ય આપીને સ્વર્ગમાં મોકલો। તેમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું। હે રાજન, પોતાના પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરાનું વ્રત કરો। રાજાએ પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને ઇન્દિરા વ્રત વિશે જણાવો કે તે વ્રત ક્યાં પક્ષમાં કઈ તિથિ અને કઈ વિધિથી કરવું જોઈએ। નારદજીએ કહ્યું, હે રાજન, સાંભળો, હું તમને આ શુભકારક વ્રતની વિધિ બતાવું છું। આસો માસના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત મનથી પ્રાતઃકાળે સ્નાન કરવું, પછી ફરી મધ્યાહન કાળે સ્નાન કરીને એકાગ્ર ચિત્તે એકવાર ભોજન કરવું તથા રાત્રે ભૂમિ પર સૂવું। રાત્રિના અંતમાં પ્રભાત થયા પછી એકાદશીના દિવસે નિત્ય કર્મ કર્યા પછી ભક્તિભાવથી નીચેનો મંત્ર બોલીને ઉપવાસનો નિયમ લેવો। અદ્ય સ્થિત્વા નિરાહારઃ સર્વભોગ વિવર્જિતઃ શ્વો ભોક્ષ્યે પુંડરીકાક્ષ શરણં મે ભવાચ્યુત। 60મા અધ્યાયનો 23મો શ્લોક। હે કમલનયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગો છોડીને નિરાધાર રહીને કાલે ભોજન કરીશ। હે અચ્યુત, તમે મને શરણ આપો। આ પ્રમાણે નિયમ લઈને મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ શિલાની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણા દ્વારા બ્રાહ્મણોને સત્કાર કરીને તેમને ભોજન કરાવવું। પિતૃઓને આપેલા અન્નપિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવા, પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની સમીપ જાગરણ કરવું। ત્યાર પછી સવાર થાય ત્યારે દ્વાદશીના દિવસે ફરી ભક્તિપૂર્વક શ્રી હરિની પૂજા કરવી। ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવીને ભાઈ બંધુ ભાણેજ અને પુત્રની સાથે સ્વયં મૌન રહીને ભોજન કરવું। હે રાજન, આ વિધિ પ્રમાણે આળસ છોડીને તમે ઇન્દિરા વ્રત કરો। આનાથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજ, રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ તેમના જણાવ્યા પ્રમાણેની વિધિ દ્વારા અંતઃપુરની રાણીઓ, પુત્રો અને સેવકો સહિત તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. હે કુંતીનંદન, વ્રતની સમાપ્તિ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને શ્રી વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કર્યા પછી પોતાના પુત્રને રાજ્ય સોંપીને સ્વયં ઇન્દ્રલોકમાં, સ્વયં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મયનું વર્ણન કર્યું છે. આ મહાત્મય વાંચવા કે સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે મધુસૂદન, હવે કૃપા કરીને જણાવો કે આસો માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા, આસો માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પાપાકુશા નામે પ્રસિદ્ધ છે. તે સઘળા પાપોને હરનારી તથા ઉત્તમ છે. તે દિવસે સંપૂર્ણ મનોરથની સિદ્ધિ માટે મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરવાવાળા પદ્મનાભ અર્થાત મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ. જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ તે દિવસે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે. પૃથ્વી પર જેટલા તીર્થ અને પવિત્ર મંદિરો છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામ કીર્તન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. જે સારંગ ધનુષ્ય ધારણ કરનારા સર્વવ્યાપક ભગવાન જનાર્દનના શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી. જો અન્ય કાર્યના પ્રસંગથી પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરે તો તેને કદી યમયાતના પ્રાપ્ત થતી નથી. જે મનુષ્ય વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે છે તેને ભગવાનના વિષ્ણુ લોકમાં સ્થાન મળતું નથી, તે તો નરકમાં જ જાય છે. એ જ પ્રમાણે જો કોઈ સેવ હોઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તો તે પણ ઘોર રોરવ નરકમાં ત્યાં સુધી યાતનાઓ ભોગવે છે જ્યાં સુધી 14 ઇન્દ્રનું આયુષ્ય પૂરું થઈ જતું નથી. આ એકાદશી સ્વર્ગ અને મોક્ષપ્રદ, શરીરને નિરોગ બનાવનારી તથા સુંદર સ્ત્રી, મિત્ર અને ધન આપનારી છે. હે રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી અનાયાસે જ વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ જાય છે. હે રાજન, તે પુરુષ પિતા પક્ષની 10, માતૃપક્ષની 10 તથા સ્વસુર પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે છે. એકાદશી વ્રત કરનારા મનુષ્ય દિવ્ય રૂપધારી, ચતુર્ભુજ ગરુડની ધજાથી યુક્ત, હારથી સુશોભિત અને પિતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આસો માસના શુક્લ પક્ષમાં પાપ કુશાનું વ્રત કરવા માત્રથી જ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શ્રીહરિના લોકમાં જાય છે. જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગાય, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજને જોતો નથી. હે ઇન્દ્રુપ શ્રેષ્ઠ, દરિદ્રી પુરુષે યથાશક્તિ સ્નાન દાન વગેરે ક્રિયા કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવવો જોઈએ. અવંધ્યમ દિવસમ કુર્યાદ દરિદ્રો અપિ નૃપોત્તમ સમાચરન યથાશક્તિ સ્નાન દાન આદિકાહ ક્રિયાહ. 61મા અધ્યાયના 24-25 શ્લોક સંખ્યા. જે લોકો હોમ, સ્નાન, જય, ધ્યાન અને યજ્ઞ વગેરે પુણ્ય કર્મ કરવાવાળા છે તેમને ભયંકર યમ યાતના જોવી પડતી નથી. સંસારમાં જે લોકો દીર્ઘાયુ, ધનવાન, કુળવાન અને નિરોગી જોવા મળે છે તેઓ પૂર્વ જન્મના પુણ્યાત્મા છે. એ વિશે વધારે કહેવાથી શું લાભ? મનુષ્ય પાપના કારણે દુર્ગતિ પામે છે અને ધર્મના આચરણથી સ્વર્ગમાં જાય છે. હે રાજન, તમે મને જે કંઈ પૂછ્યું હતું તે અનુસાર પાપાકુશાનું મહાત્મય મેં તમને કઈ સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? અધ્યાય 24મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.